શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંદ સાતમો અધ્યાય. અશ્વસ્થામાં વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને અર્જુને કરેલું અશ્વત્થામાનું માનમર્દન. શૌનકજીએ પૂછ્યું, હે સુતજી, સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન વ્યાસ ભગવાને નારદજીનો અભિપ્રાય સાંભળી લીધો, પછી તેમના ચાલ્યા ગયા બાદ વ્યાસજીએ શું કર્યું? સુતજીએ કહ્યું, બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કાંઠા પર સમ્યાપ્રાસ નામનો એક આશ્રમ છે, ત્યાં ઋષિઓના યજ્ઞો થતા જ રહે છે. ત્યાં જ વ્યાસજીનો પોતાનો આશ્રમ છે. તેમની ચારે બાજુ બોરડીનું સુંદર વન છે. તે આશ્રમમાં બેસીને તેમણે આચમન કર્યું અને સ્વયં પોતાના મનને સમાહિત કર્યું. તેમણે ભક્તિયોગ વડે પોતાના મનને પૂર્ણપણે એકાગ્ર અને નિર્મળ કરીને આદિપુરુષ પરમાત્માને જોયા અને તેમના આશ્રય રહેનારી માયાને પણ જોઈ. આજ માયાથી મોહિત થઈને આ જીવ ત્રણેય ગુણોથી અતીત હોવા છતાં પણ પોતાને ત્રિગુણાત્મક માની લે છે અને આ માન્યતાને કારણે તે જન્મ મરણરૂપી બંધનમાં પડે છે. આ અનર્થોનું શમનનું સાક્ષાત સાધન છે કેવળ ભગવાનનો ભક્તિયોગ. પરંતુ સંસારના લોકો આ વાત જાણતા નથી. આમ સમજીને તેમણે વ્યાસજીએ આ પરમહંસોની સંહિતા એવા શ્રીમદ ભાગવતની રચના કરી. આના શ્રવણ માત્રથી પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે પરમ પ્રેમમય ભક્તિ થઈ જાય છે, જેનાથી જીવનો શોક, મોહ અને ભય નષ્ટ થઈ જાય છે. તેમણે આ ભાગવત સંહિતાનું નિર્માણ અને તેની પુનરાવૃત્તિ કરીને આને પોતાના નિવૃત્ત પરાયણ પુત્ર શ્રી સુખદેવજીને ભણાવ્યું. શૌનકજીએ પૂછ્યું, શ્રી સુખદેવજી તો અત્યંત નિવૃત્તિપરાયણ છે, તેમને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી. તેઓ સદા આત્મામાં જ રમણ કરે છે, તો પછી તેમણે શા માટે આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું? સુતજીએ કહ્યું, જે લોકો નિરંતર આત્મામાં જ રમણ કરે છે અને સદા ભગવાનનું જ મનન ચિંતન કરે છે, તેવા જ્ઞાનીઓ પણ ભગવાનની નિર્હેતુક ભક્તિ કરતા રહે છે. કારણ કે ભગવાનના ગુણ જ એવા મધુર છે કે જે સૌને પોતાની તરફ ખેંચે છે. વળી શ્રી સુખદેવજી તો ભગવાનના ભક્તોના અત્યંત પ્રિય છે અને સ્વયં ભગવાન વેદવ્યાસના પુત્ર છે. ભગવાનના ગુણોએ તેમના હૃદયને પોતાની તરફ ખેંચી લીધું અને તેમણે ભક્તિભાવથી ભરાઈને આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું. હે સોનકજી, હવે હું રાજર્ષિ પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું, કારણ કે એમાંથી જ ભગવાન શ્રીકૃષ્ણની અનેક કથાઓનો ઉદય થાય છે. જે સમયે મહાભારત યુદ્ધમાં કૌરવો અને પાંડવો બંને પક્ષોના ઘણા બધા વીરો વીરગતિ પામી ચૂક્યા હતા અને ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘ ભાંગી ચૂકી હતી, ત્યારે અશ્વસ્થામાએ પોતાના સ્વામી દુર્યોધનનું પ્રિય કાર્ય સમજીને દ્રૌપદીના સૂતેલા પાંચે પુત્રોના મસ્તક કાપીને તેને ભેટ આપ્યા. આ ઘટના દુર્યોધનને પણ અપ્રિય લાગી, કારણ કે આવા નીચ કર્મની બધા જ નિંદા કરે છે. તે બાળકોની માતા દ્રૌપદી પોતાના પુત્રોનું નિધન મૃત્યુ જોઈને અત્યંત દુઃખી થઈ. તેની આંખોમાં આંસુ છલકાઈ ઉઠ્યા, તે રોવા લાગી. તેને સાંત્વના આપતા અર્જુને કહ્યું, હે કલ્યાણી, હું જ્યારે તે આતતાઈ એટલે કે આગ લગાડનાર, ઝેર આપનાર, ખરાબ દાનતથી હાથમાં શસ્ત્ર ગ્રહણ કરનાર, ધન લૂંટનાર, ખેતર અને સ્ત્રીને છીનવી લેનાર આ છ આતાતઈ કહેવાય છે, હું જ્યારે તે આતતાઈ અધમ બ્રાહ્મણનું માથું ગાંડિયું ધનુષ્યના બાણોથી કાપીને તમને ભેટ આપીશ અને તમે તેના પર પગ મૂક્યા પછી પુત્રોની અંત્યેષ્ટિ ક્રિયા કરી સ્નાન કરજો, હું ત્યારે તમારા શોકાશ્રુ લૂછીશ. આ પ્રમાણે મધુર વિલક્ષણ વાતોથી દ્રૌપદીને સાંત્વના આપ્યા પછી જેના મિત્ર અને સારથી શ્રીકૃષ્ણ છે અને જેના રથની ધજા પર હનુમાનજી બેઠેલા છે એવા અર્જુને કવચ ધારણ કરી હાથમાં કઠોર ધનુષ્ય લઈને રથ પર બેસીને ગુરુપુત્ર અશ્વસ્થામાનો પીછો કર્યો. બાળકોની હત્યાથી અશ્વસ્થામાનું મન પણ ઉદ્વિગ્ન થઈ ગયું હતું. જ્યારે તેણે દૂરથી જ જોયું કે અર્જુન મારી તરફ ઝડપથી આવી રહ્યો છે, ત્યારે તે પોતાના પ્રાણનું રક્ષણ કરવા પૃથ્વી પર જ્યાં સુધી ભાગી શકતો હતો ત્યાં સુધી રુદ્રથી ભયભીત સૂર્યની જેમ ભાગતો રહ્યો. શિવ ભક્ત વિધુનમાલી દૈત્યને જ્યારે સૂર્ય હરાવી દીધો ત્યારે સૂર્ય પર ક્રોધિત થઈને રુદ્ર ત્રિશુળ હાથમાં લઈને સૂર્ય તરફ દોડ્યા. તે સમયે સૂર્ય ભાગતા ભાગતા પૃથ્વી પર કાશીમાં આવીને પડ્યા, તેથી ત્યાં તેમનું લોલાર્ક નામ પડ્યું છે. જ્યારે તેણે જોયું કે મારા રથના ઘોડા થાકી ગયા છે અને હું બિલકુલ એકલો છું, ત્યારે તેણે માન્યું કે પોતાને બચાવવાનું એકમાત્ર સાધન બ્રહ્માસ્ત્ર જ છે. જોકે તે બ્રહ્માસ્ત્રને પાછું ખેંચવાની વિધિ જાણતો ન હતો, તો પણ પ્રાણનું સંકટ જોઈને તેણે આચમન કર્યું અને ધ્યાનસ્થ થઈને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. તે અસ્ત્રથી બધી દિશાઓમાં એક ઘણું પ્રચંડ તેજ ફેલાઈ ગયું. અર્જુને જોયું કે હવે તો મારા પર પ્રાણ સંકટ આવી ગયું છે, ત્યારે તેણે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી. અર્જુને કહ્યું, હે શ્રીકૃષ્ણ, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છો, તમારી શક્તિ અનંત છે, તમે જ ભક્તોને અભય આપનારા છો. સંસારની ભડભડતી આગમાં જેઓ બળી રહ્યા છે તે જીવોને તેમાંથી ઉગારનારા એકમાત્ર તમે જ છો. તમે પ્રકૃતિથી પર રહેનારા આદિપુરુષ સાક્ષાત પરમેશ્વર છો. તમે પોતાની ચિત્ત શક્તિથી ત્રિગુણમયી માયાને દૂર ભગાડીને પોતાના અદ્વિતીય સ્વરૂપમાં સ્થિત છો. તે જ તમે પોતાના પ્રભાવથી માયા મોહિત જીવો માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી કલ્યાણનું વિધાન કરો છો. તમારો આ અવતાર પૃથ્વીનો ભાર હરી લેવા માટે છે અને તમારા અનન્ય પ્રેમી ભક્તજનોને નિરંતર સ્મરણ અને ધ્યાન કરવા માટે છે. હે દેવાધિદેવ શ્રી કૃષ્ણ, આ ભયંકર તેજ બધી બાજુએથી મારી તરફ આવી રહ્યું છે. આ શું છે, ક્યાંથી અને શા માટે આવી રહ્યું છે તે હું જાણી શકતો નથી. શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, આ અશ્વસ્થામાં છોડેલું બ્રહ્માસ્ત્ર છે એ વાત સમજી લે કે પ્રાણ સંકટ ઊભું થવાથી તેણે પ્રયોગ તો કરી દીધો છે, પણ તે આ અસ્ત્રને પાછું જાળવાનું જાણતો નથી. અન્ય કોઈ પણ અસ્ત્રમાં આને દબાવી દેવાની શક્તિ નથી. તો શસ્ત્ર અસ્ત્ર વિદ્યાને સારી રીતે જાણે જ છે. બ્રહ્માસ્ત્રના તેજથી જ આ બ્રહ્માસ્ત્રની પ્રચંડ આગને હોલવી દે. સુતજી કહે છે, અર્જુન વિપક્ષના વીરોને મારવામાં ઘણો પ્રવીણ હતો. ભગવાનની વાત સાંભળીને તેણે આચમન કર્યું અને ભગવાનની પરિક્રમા કરીને બ્રહ્માસ્ત્રના નિવારણ માટે બ્રહ્માસ્ત્રનું જ સંધાન કર્યું. બાણોથી વેષ્ટિત તે બંને બ્રહ્માસ્ત્રોનું તેજ પરસ્પર ટકરાઈને સમગ્ર પૃથ્વી આકાશમાં ફેલાઈ ગયું અને પ્રલયકાલીન સૂર્ય તથા અગ્નિની જેમ વધવા માંડ્યું. ત્રણેય લોકને દજાડનારી તે બંને અસ્ત્રોની વધેલી પ્રચંડ જ્વાળાઓથી પ્રજા બળવા લાગી અને તે જોઈને બધાએ એમ માન્યું કે આ પ્રલયકાળનો સામર્થક અગ્નિ છે. તે અગ્નિથી પ્રજાનો અને લોકોનો નાશ થતો જોઈને ભગવાનની અનુમતિથી અર્જુને તે બંને અસ્ત્રોને પાછા વાળ્યા. અર્જુનની આંખો ક્રોધથી લાલ લાલ થઈ રહી હતી. તેણે ઝપટ મારીને તે ક્રૂર અસ્વસ્થામાંને પકડી લીધો અને જેમ કોઈ દોરડાથી પશુને બાંધી લે તે જ રીતે બાંધી લીધો. અસ્વસ્થામાંને બળપૂર્વક બાંધીને અર્જુને તેને જ્યારે છાવણી તરફ લઈ જવા ઈચ્છ્યું ત્યારે કમલનયન ભગવાને કોપિત થઈને તેને કહ્યું, અર્જુન, આ અધમ બ્રાહ્મણને છોડવાનું ઠીક નથી, તેને તો મારી જ નાખ. તેણે રાત્રે સૂતેલા નિરપરાધ બાળકોની હત્યા કરી છે. ધર્મને જાણનારા મનુષ્યો અસાવધાન, ધૂની, ગાંડા, સૂતેલ, બાળક, સ્ત્રી, વિવેક જ્ઞાન શૂન્ય, શરણાગત, રથહીન અને ભયભીત શત્રુ આટલાને ક્યારેય હણતા નથી. પરંતુ જે ક્રૂર અને દુષ્ટ મનુષ્ય બીજાઓને મારીને પોતાના પ્રાણની પુષ્ટિ કરે છે તેનો તો વધ કરવો એ જ યોગ્ય છે. કારણ કે તેવી આદતને લીધે જો તે જીવે છે તો વળી વધુ પાપ કરે છે અને તે પાપોને કારણે નરક ગામી થાય છે. વળી મારી સામે જ તે દ્રૌપદી આગળ પ્રતિજ્ઞા કરી હતી કે માનીની, જેણે તારા પુત્રોનો વધ કર્યો છે તેનું માથું હું ઉતારી લાવીશ. આ પાપી તેમજ કુળનો નાશ કરનાર આ તતાઈએ તારા પુત્રોનો વધ કર્યો છે અને પોતાના સ્વામી દુર્યોધનને પણ દુઃખ પહોંચાડ્યું છે. તેથી અર્જુન, તો આને મારી જ નાખ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના ધર્મની પરીક્ષા લેવા માટે આ પ્રમાણે પ્રેરણા કરી, પરંતુ અર્જુનનું હૃદય મહાન હતું. જોકે અસ્વસ્થામાંએ તેના પુત્રોની હત્યા કરી હતી તો પણ અર્જુનના મનમાં ગુરુપુત્રને મારવાની ઈચ્છા ન થઈ. એ પછી પોતાના મિત્ર અને સારથી શ્રીકૃષ્ણની સાથે તે પોતાની યુદ્ધ છાવણીમાં ગયો અને ત્યાં તે અસ્વસ્થામાંને પોતાના મૃત પુત્રો માટે શોક કરતી દ્રૌપદીને સોંપ્યો. દ્રૌપદીએ જોયું કે અસ્વસ્થામાંને પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો છે. નિંદિત કર્મ કરવાને કારણે તેનું મુખ નમી ગયું છે. પોતાનું અનિષ્ટ કરનારા ગુરુપુત્રને આ પ્રમાણે અપમાનિત જોઈને દ્રૌપદીનું કોમળ હૃદય દયાથી ભરાઈ આવ્યું અને તેણે અશ્વત્થામાને નમસ્કાર કર્યા. ગુરુપુત્રને આ પ્રમાણે બાંધીને લાવવાનું સતી દ્રૌપદી સહન ન કરી શક્યા. તેમણે કહ્યું, છોડી દો, આને છોડી દો. આ બ્રાહ્મણ છે, આપણા અત્યંત પૂજનીય છે, જેમની કૃપાથી તમને રહસ્ય સહિત બધી ધનુર્વિદ્યાઓ અને પ્રયોગનું તથા ઉપસંહાર સહિત સમસ્ત શસ્ત્રાશસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તે તમારા આચાર્ય દ્રોણ જ પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે. તેમની અર્ધાંગીની કૂપી પોતાના વીર પુત્રની મમતાને લીધે જ પોતાના પતિનું અનુગમન કરી શકી નથી. તે હજુય જીવતી છે. મહાભાગ્યવાન આર્યપુત્ર, તમે તો મોટા ધર્મજ્ઞ છો, જે ગુરુવંશની રોજ પૂજા અને વંદના કરવી જોઈએ. તેને જ વ્યથા પહોંચાડવી એ તમારે યોગ્ય કાર્ય નથી. જેમ પોતાના બાળક મરી જવાથી હું દુઃખી થઈને રડી રહી છું અને મારી આંખોમાંથી વારંવાર આંસુ વહી રહ્યા છે, તેવી જ રીતે આની માતા પતિવ્રતા ગૌતમી ન રડવી જોઈએ, જે ઉચ્છખલ રાજાઓ પોતાના કૃકૃત્યોથી બાળક બ્રાહ્મણ કુળને કોપિત કરે છે. તે કોપિત બ્રાહ્મણ કુળ તે રાજાઓને પરિવાર સહિત શોકાગ્નિમાં નાખીને તત્કાળ ભસ્મ કરી દે છે. સુતજીએ કહ્યું, હે સોનકાદિ ઋષિઓ, દ્રૌપદીની વાત ધર્મ અને ન્યાયને અનુકૂળ હતી, તેમાં કપટ ન હતું, કરુણા અને સમતા હતી. તેથી રાજા યુધિષ્ઠિરે રાણીના હિત ભર્યા શ્રેષ્ઠ વચનનું અભિનંદન કર્યું. એ સાથે જ નકુળ, સહદેવ, સાત્યકી, અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણે તથા ત્યાં ઉપસ્થિત સૌ નરનારીઓએ દ્રૌપદીની વાતનું સમર્થન કર્યું. તે સમયે ક્રોધિત થઈને ભીમસેને કહ્યું, જેણે સૂતેલા બાળકોને ન તો પોતાને માટે અને ન તો પોતાના સ્વામીને માટે પણ વ્યર્થ મારી નાખ્યા, તેનો તો વધ કરવો એ જ ઉત્તમ છે. ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીની અને ભીમસેનની વાતો સાંભળીને અને અર્જુન તરફ જોઈને સહેજ હસતા હસતા કહ્યું. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યો, બ્રાહ્મણ પતિત હોય તો પણ તેનો વધ ન કરવો જોઈએ અને આતાતાઈને તો મારી જ નાખવો જોઈએ. આ બે વાતોમાં મેં જ શાસ્ત્રોમાં કહેલી છે, તેથી મારે બંને તેથી મારી બંને આજ્ઞાઓનું પાલન કરો. તે દ્રૌપદીને સાંત્વના આપતી વખતે જે પ્રતિજ્ઞા કરી હતી તેને પણ સત્ય કર. સાથે જ ભીમસેન, દ્રૌપદી અને મને જે પ્રિય હોય તે પણ કર. સુતજી કહે છે, અર્જુન તરત જ ભગવાનના હૃદયની વાત પામી ગયો અને તેણે પોતાની તલવારથી અશ્વસ્થામાના માથાનો મણી તેના વાળ સાથે ઉતારી લીધો. બાળકોની હત્યા કરવાથી તે શ્રીહીન તો પહેલાથી જ થઈ ગયો હતો, હવે મણી અને બ્રહ્મ તેજથી પણ રહિત થઈ ગયો. ત્યારબાદ તેનું દોરડાનું બંધન ખોલી નાખ્યું અને તેને છાવણીમાંથી કાઢી મૂક્યો. મુંડન કરવું, ધન છીનવી લેવું અને સ્થાનથી બહાર કાઢી જ મૂકવો, આ જ અધમ બ્રાહ્મણનો વધ છે. તેમના માટે આનાથી જુદી શારીરિક વધનું વિધાન નથી. પુત્રોના મૃત્યુથી દ્રૌપદી અને પાંડવો બધા જ શોકાતુર થઈ રહ્યા હતા. હવે તેમણે પોતાના મૃત ભાઈ બંધુઓની અગ્નિદાહ વગેરેની અંત્યેષ્ટિ ક્રિયા કરી. પહેલો સ્કંદ અંતર્ગત દ્રૌપદી નિગ્રહ નામનો 7મો અધ્યાય સમાપ્ત થયો. પ્રાચીન પ્રતિમાને દ્રોણી નિગ્રહો નામની જગ્યાએ પારીક્ષિતે પાઠ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.